શ્રી નારદ પુરાણ બરો ભાગ ભાગ પહેલો અધ્યાય 32 ભવબંધનથી મુક્તિને માટે ભગવાન વિષ્ણુના ભજનનો ઉપદેશ. નારદજીએ કહ્યું, હે સર્વજ્ઞ મહામુનિ, સર્વના સ્વામી દેવદેવ ભગવાન જનાર્દન જે રીતે સંતુષ્ટ થાય છે તે ઉપાય મને કહો. શ્રી સનકજી બોલ્યા, હે નારદજી, જો મુક્તિ ચાહતા હો તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમદેવ ભગવાન નારાયણનું ભક્તિપૂર્વક ભજન કરો. ભગવાન વિષ્ણુનું શરણ લેનારા મનુષ્યને શત્રુ મારી શકતા નથી, ગ્રહો પીડા આપી શકતા નથી તથા રાક્ષસતીની સામે આંખ ઉઠાવીને જોઈ શકતા નથી. ભગવાન જનાર્દનમાં જેમની દૃઢ ભક્તિ છે તેના સંપૂર્ણ શ્રેય સિદ્ધ થઈ જાય છે, તેથી ભક્ત પુરુષ સૌથી ચઢિયાતો છે. મનુષ્યના તેજ પગને સફળ માનવા જોઈએ જે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન માટે જાય છે. એ જ હાથને સફળ સમજવા જોઈએ જે ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર હોય છે. પુરુષોના તેજ નેત્રોને સફળ જાણવા જોઈએ જે ભગવાન જનાર્દનના દર્શન કરે છે. સાધુ પુરુષોએ તેજ જીહવાને સફળ કહી છે જે નિરંતર હરિનામના જપ અને કીર્તનમાં વ્યસ્ત રહે છે. હું સત્ય કહું છું, હિતની વાત કહું છું અને વારંવાર સંપૂર્ણ શાસ્ત્રોનો સાર બતાવું છું. આ અસાર સંસારમાં માત્ર શ્રીહરિની આરાધના જ સત્ય છે. આ સંસાર બંધન અત્યંત દૃઢ છે અને મહાન મોહમાં નાખનારું છે. ભગવદ્ ભક્તિરૂપી કુવાડીથી એને કાપીને અત્યંત સુખી થઈ જાઓ. તે જ મન સાર્થક છે જે ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગેલું છે, તથા તેજ બંને કાન સમસ્ત જગત માટે વંદનીય છે જે ભગવત કથાની સુધાધારાથી પરિપૂર્ણ રહે છે. હે નારદજી, જે આનંદ સ્વરૂપ અક્ષર તથા જાગ્રત આદિ ત્રણેય અવસ્થાઓથી રહિત તથા હૃદયમાં વિરાજમાન છે તે જ ભગવાનનું તમે નિરંતર ભજન કરો. હે મુનિશ્રેષ્ઠ, જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા લોકો ભગવાનના સ્થાન કે સ્વરૂપનું ન તો વર્ણન કરી શકે છે કે ન દર્શન. પણ હે વિપ્રવર, આ સ્થાવર જંગમરૂપ જગત કેવળ ભાવનામય છે અને વીજળીની જેમ ચંચળ છે, તેથી તેના તરફ વિરક્ત થઈને ભગવાન જનાર્દનનું ભજન કરો. જેમનામાં અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિદ્યમાન છે તેમના પર જગદીશ્વર શ્રીહરિ સંતુષ્ટ થાય છે. જે પ્રાણી માત્ર પર દયાભાવ રાખે છે અને બ્રાહ્મણોના આદર સત્કારમાં તત્પર રહે છે તેના પર જગદીશ્વર ભગવાન પ્રસન્ન થાય છે. જે ભગવાન અને તેમના ભક્તોની કથામાં પ્રેમ રાખે છે સ્વયં ભગવાનની કથા કહે છે, સાધુ મહાત્માઓનો સંગ કરે છે અને મનમાં અહંકાર રાખતો નથી તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે ભૂખ તરસ અને લથડિયા ખાઈને પછી જવા વગેરે સ્થિતિમાં પણ સદા ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ કરે છે તેના પર ભગવાન અધોક્ષ વિષ્ણુ પ્રસન્ન થાય છે. હે મુને, જે સ્ત્રી પતિને પ્રાણ સમાન સમજીને તેમના આદર સત્કારમાં સદા તત્પર રહે છે તેના પર પ્રસન્ન થઈને જગદીશ્વર શ્રીહરિ તેને પોતાનું પરમધામ આપી દે છે. જે ઈર્ષા તથા દોષ દ્રષ્ટિથી રહિત થઈને અહંકારથી દૂર રહે છે અને સદા દેવ આરાધનામાં આરાધના કર્યા કરે છે તેમના પર ભગવાન કેશવ પ્રસન્ન થાય છે. તેથી હે દેવર્ષિ, સાંભળો, તમે સદા શ્રી હરિનું ભજન કરો. શરીર મૃત્યુ સાથે જોડાયેલું છે, જીવન અતિશય ચંચળ છે, ધન પર રાજ્ય સત્તા તરફથી નિરંતર ભય આવતો રહે છે અને સંપત્તિઓ ક્ષણવારમાં નષ્ટ થઈ જવા વાળી છે. હે દેવર્ષે, શું તમે જાણતા નથી કે અડધું આયુધ તો નિંદથી જ નષ્ટ થઈ જાય છે અને થોડું આયુષ્ય ભોજન વગેરેમાં ચાલ્યું જાય છે? આયુષ્યનો થોડો ભાગ બચપણમાં, થોડો વિષય ભોગમાં અને થોડો વૃદ્ધાવસ્થામાં વ્યર્થ પસાર થઈ જાય છે, પછી તમે ધર્મનું આચરણ ક્યારે કરશો? બચપન અને વૃદ્ધાવસ્થામાં ભગવાનની આરાધના થઈ શકતી નથી, તેથી અહંકાર છોડીને યુવાવસ્થામાં જ ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. હે મુને, આ શરીર મૃત્યુનું નિવાસસ્થાન તથા આપત્તિઓનો સૌથી મોટો અડ્ડો છે. શરીર રોગોનું ઘર છે, તે મળ વગેરેથી સદા દૂષિત રહે છે. પછી મનુષ્યો તેમનું કાયમનું સમજીને વ્યર્થ પાપ કેમ કરે છે? આ સંસાર અસાર છે, એમાં નાના પ્રકારના દુઃખો ભરેલા છે, તે ખરેખર મૃત્યુથી વ્યાપ્ત છે, તેથી એના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેથી હે વિપ્રવર, સાંભળો, આ સત્ય કહું છું, દેવ બંધનની નિવૃત્તિને માટે ભગવાન વિષ્ણુની જ પૂજા કરવી જોઈએ. અભિમાન અને લોભ છોડીને, કામ ક્રોધ રહિત થઈને સદા ભગવાન વિષ્ણુનું ભજન કરો, કેમ કે મનુષ્ય જન્મથી દુર્લભ છે. હે સતમ, મોટાભાગના જીવોની કોટી સહસ્ત્ર જન્મો સુધી સ્થાવર વગેરે યોનિઓમાં ભટક્યા બાદ ભાગ્યે જ મનુષ્ય શરીર મળે છે. મનુષ્ય જન્મમાં પણ દેવ આરાધનાની, દેવ આરાધનની બુદ્ધિ, દાનવૃત્તિ અને યોગ સાધનાની રુચિ પ્રાપ્ત થવી એ મનુષ્યના પૂર્વ જન્મની તપસ્યાનું ફળ છે. જે દુર્લભ માનવ શરીર પ્રાપ્ત કરીને એકવાર પણ શ્રીહરિની પૂજા કરતો નથી, તેનાથી વધીને મૂર્ખ જડબુદ્ધિ કોણ છે? દુર્લભ માનવ જન્મ મેળવીને જે ભગવાન વિષ્ણુની પૂજા કરતો નથી, તે મહામૂર્ખ મનુષ્યમાં વિવેક ક્યાં છે? હે બ્રહ્મન, જગદીશ્વર ભગવાન વિષ્ણુ આરાધના કરવાથી મનવાંછિત ફળ આપે છે, પછી સંસારરૂપી અગ્નિમાં બળેલો કયો માનવ એમની પૂજા નહીં કરે? હે મુનિશ્રેષ્ઠ, વિષ્ણુ ભક્ત ચાંડાળ પણ ભક્તિ રહિત દ્વિજથી શ્રેષ્ઠ છે. તેથી કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરીને અવિનાશી ભગવાન નારાયણનું ભજન કરવું જોઈએ. તેમના પ્રસન્ન થવાથી બધા સંતુષ્ટ થઈ જાય છે, કેમ કે તે ભગવાન શ્રી હરિ જ સૌની અંદર વિદ્યમાન છે. જેમ સંપૂર્ણ સ્થાવર જંગમ જગત આકાશથી વ્યાપ્ત છે, તે જ પ્રમાણે આ ચરાચર વિશ્વ ભગવાન વિષ્ણુથી વ્યાપ્ત છે. ભગવાન વિષ્ણુની ભક્તિથી જન્મ અને મૃત્યુ બંને નિવૃત્ત થઈ જાય છે. ધ્યાન, સ્મરણ, પૂજન અથવા પ્રણામ માત્ર કરવાથી ભગવાન જનાર્દન જીવના સંસાર બંધનને કાપી નાખે છે. હે બ્રહ્મર્ષે, તેમના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મહાપાતકનો નાશ થઈ જાય છે, અને એની એમની વિધિપૂર્વક પૂજા કરીને તો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ તો બહુ આશ્ચર્યની વાત છે, બહુ અદ્ભુત વાત છે અને બહુ વિચિત્ર વાત છે કે ભગવાન વિષ્ણુનું નામ સુલભ હોવા છતાં લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્કર કાપે છે. અહો ચિત્રમહો ચિત્રમહો ચિત્રમિદમ દ્વિજ હરિનામ્રી સ્થિતિ લોક સંસારે પરિવર્તતે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ એક અધ્યાય 34 શ્લોક 48માં, જ્યાં સુધી ઇન્દ્રિયો શિથિલ થઈ નથી અને જ્યાં સુધી રોગ વ્યાધિ દૂર છે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી લેવી જોઈએ. જીવ જ્યારે માતાના ગર્ભમાંથી નીકળે છે ત્યારે જ મૃત્યુ તેની સાથે થઈ જાય છે, તેથી સૌએ ધર્મપાલનમાં લાગી જવું જોઈએ. અહો, બહુ કષ્ટની વાત છે કે આ જીવ આ શરીરને નાશવન જાણીને પણ ધર્મનું આચરણ કરતો નથી. હે નારદજી, ભુજા ઉઠાવીને આ સત્ય સત્ય અને પુનઃ સત્ય વાત દોહરાવવામાં આવે છે કે પાખંડપૂર્ણ આચરણનો ત્યાગ કરીને મનુષ્ય ભગવાન વાસુદેવની આરાધનામાં લાગી જાય. ક્રોધ માનસિક સંતાપનું કારણ છે, ક્રોધ સંસાર બંધનમાં નાખનાર છે અને ક્રોધ બધા ધર્મોનો નાશ કરવાવાળો છે. તેથી ક્રોધનો ત્યાગ કરી દેવો જોઈએ. કામ આ જન્મનું મૂળ કારણ છે. કામ પાપ કરાવવામાં હેતુ છે અને કામ યશનો નાશ કરનાર છે. તેથી કામનો પણ ત્યાગ કરવો જોઈએ. માત્સર્ય સમસ્ત દુઃખોનું કારણ માનવામાં આવે છે, તે નરકોનું પણ સાધન છે, તેથી તેને પણ ત્યાગી દેવું જોઈએ. કામ મૂલમિદમ જન્મ કામ પાપસ્ય કારણમ યશ ક્ષયકર કામસ્ત સ્માતમ પરિવર્જયેત સમસ્ત દુઃખ જાલાનામ માત્સર્યમ કારણમ સ્મૃતમ નરકાણામ સાધનમ ચ તસ્માદપી સત્યજીત. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 34 ભાગ પહેલો અધ્યાય 34 શ્લોક સંખ્યા 56-57. મન જ મનુષ્યના મોક્ષ અને બંધનનું કારણ છે, તેથી મનને પરમાત્મા સાથે જોડીને સુખી થવું જોઈએ. અહો, મનુષ્યનું ધૈર્ય કેટલું અદ્ભુત, કેટલું વિચિત્ર તથા કેટલું આશ્ચર્યજનક છે કે જગદીશ્વર ભગવાન હોવા છતાં પણ તેઓ મદથી ઉન્મત થઈને તેમની ભક્તિ કરતા નથી. અહો ધૈર્ય મહો ધૈર્ય મહો ધૈર્ય મહો નૃણામ વિષ્ણો સ્થિતે જગન્નાથે ન ભજંતી મદુદ્ધતા. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 34 શ્લોક સંખ્યા 59. સૌનું ભરણ પોષણ કરનારા જગદીશ્વર ભગવાન અચ્યુતની આરાધના કર્યા વિના સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો કઈ રીતે પાર થઈ શકશે? અચ્યુત, અનંત અને ગોવિંદ આ નામોના ઉચ્ચારણ રૂપે ઔષધિથી બધા રોગ નષ્ટ થઈ જાય છે. આ હું સત્ય કહું છું, સત્ય કહું છું. અચ્યુતા અનંત ગોવિંદ નામો ઉચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલા રોગા સત્યમ સત્યમ વદામ્યહમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 1 અધ્યાય 34 શ્લોક સંખ્યા 61. જે લોકો નારાયણ, જગન્નાથ, વાસુદેવ, જનાર્દન વગેરે નામોનું નિત્ય ઉચ્ચારણ કર્યા કરે છે તેઓ સર્વત્ર વંદનીય છે. હે દેવર્ષે, દુષ્ટ ચિત્તવાળા મનુષ્યોની કેટલી ભારે મૂર્ખતા છે કે તેઓ પોતાના હૃદયમાં બિરાજમાન ભગવાન જનાર્દનને જાણતા નથી. હે મુનિશ્રેષ્ઠ, હે નારદ, સાંભળો, હું વારંવાર આ વાતને દોહરાવું છું કે ભગવાન વિષ્ણુ શ્રદ્ધાળુ લોકો પર જ સંતુષ્ટ થાય છે, વધારે ધનવાન અને મોટા પરિવારવાળા પર નહીં. આ લોક અને પરલોકમાં સુખ ઇચ્છનાર મનુષ્ય સદા શ્રી હરિની પૂજા કરવી તથા આ લોક અને પરલોકમાં જેણે દુઃખી થવું છે તેણે બીજાઓની નિંદામાં તત્પર રહેવું, જે દેવાધિદેવ ભગવાન જનાર્દનની ભક્તિથી રહિત છે તેઓના મનુષ્ય જન્મને ધિક્કાર છે. જેનું સત્પાત્રને દાન કરવામાં આવતું નથી તે ધનને વારંવાર ધિક્કાર છે. હે મુનિશ્રેષ્ઠ, જે શરીર ભગવાન વિષ્ણુને નમસ્કાર નથી કરતું તેને પાપની ખાણ સમજવી જોઈએ. જેણે સુપાત્રને દાન આપીને જે કંઈ દ્રવ્ય ભેગું કરી રાખ્યું છે તે સંસારમાં ચોરીથી રાખેલા ધનની જેમ નિંદનીય છે. સંસારના લોકો વીજળી જેવા ચંચળ ધન સંપત્તિને જોઈને ઉન્મત્ત થઈ રહ્યા છે. તેઓ જીવોના અજ્ઞાનમય બંધનને દૂર કરનારા જગદીશ્વર શ્રી હરિની આરાધના કરતા નથી. દેવી અને આસુરી સૃષ્ટિના ભેદથી સૃષ્ટિ બે પ્રકારની બતાવવામાં આવી છે. જ્યાં ભગવાનની ભક્તિ અને સદાચાર છે તે દેવી સૃષ્ટિ છે, અને જે ભક્તિ અને સદાચારથી હીન છે તે આસુરી સૃષ્ટિ છે. તેથી હે વિપ્રવર નારદ, સાંભળો, ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગેલા મનુષ્ય સર્વત્ર શ્રેષ્ઠ છે, કેમ કે ભક્તિ અત્યંત દુર્લભ છે. જે ઈર્ષા અને દ્વેષથી રહિત બ્રાહ્મણની રક્ષામાં તત્પર તથા કામ વગેરે દોષોથી દૂર છે તેમના પર ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. અધ્યાય 32 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.